બાકીઓ બધા ક્લેશ ના થાય. શું કહે? બાકી આ બાવા તો બધા મયો મય લડ્યા જ કરે છે બધા, જેમ પાડા લડે એમ લડ્યા કરે છે. શું કહે? કોક આવડી આવડી ગાળો તો બીજો કોઈ આવડી આવડી ગાળો તો ચાલ્યા જ કરે બધું. હવે આમાં તો શું ક્લેશ આપડો છે રીતે એમનો જ જતો રહી. ક્લેશ જશે ત્યારે જાણવું. જેને કે ક્લેશ ભાગ્યો ને તો બીજું કહ્યું આપણો જ્ઞાન ના થાય તો વાંધો નથી. ક્લેશ ભાગ્યો એટલે થઈ ગયું. કોઈ પણ કારણે ક્લેશ ના થવા દે. આત્મજ્ઞાન ના થાય તો એ તો બહુ મોટી વસ્તુ છે. એ તો હિમાલયમાં એટલા સારું લોકો ભટકે છે આત્મજ્ઞાન કરવા માટે, પણ એ થાય નઈ ને જલ્દી. ક્યાંથી થાય? એનો માર્ગ મળવો મુશ્કેલ વસ્તુ છે. બધા ધર્મ કોઈ ખોટા નથી, વવેલા છે બધા, સડેલા છે. શું છે? બધા ધર્મ એક એક ધર્મ સડેલા છે. એમાં કોનો હારો કહીએ આપણે? આ કલયુગ પ્રમાણમાં જે છે એ આ છે. શું છે? એના કરતા જલારામ બાપા ની મંડી પાછળ મંડો હતો. ફોટો જોયો એની પાસે મંડો ચોખ્ખું ખાતું ખરું, બીજી કઈ પહોંચ ગયા નહીં. બધા જન્મ સડેલા તો કોઈ સારો ધર્મ તો હોવો જોઈએ. તો કયો સારો? સારો સારો ધર્મ તો ક્લેશ ના કરાવડાવે એ સારો. સારો એ કોઈ કરો તો નામ તો હોય ને કનું કઈ, એનું કઈ નામ હશે ને? આ બધા કયુગ ના છે. શું છે? કઈ ઓછો ક્લેશ થતો હોય તો શ્રીમદ આચાર્ય પુસ્તક વાંચે છે. તમે જોયું આપણો એ બિલકુલ ઓછો ક્લેશ સમાધિ સમેટી કરે. આપડો આદિ ધર્મ રામ બીજા બધા ઠેકાણું જ નથી, ધર્મ ની જ વાત જ નથી. એમાં રામાનંદી આદિ ધર્મ છે, એનું આદર્શ જીવન, માતૃભાવ, પછી એક પ્રતિ વ્રત વગેરે આદર્શો છે. એમ કે છે કે રામચંદ્ર રામ નું જે આપડો આદિ ધર્મ છે એમાં ભાતૃભાવ, પછી એક પત્ની વ્રત, પછી સેવાભાવ, સેવાભાવ એવા બધા જે સિદ્ધાંતો છે, હનુમાન ની ભક્તિ ને એવા બધા, બધા નવા નવા રૂપો ઢેકો છે રાખી અને લોકો ને ફસામણ કરે છે. શું કોને કે ક્લેશ બચ્યો? મારું કેવું આ બધા કરનાર ક્લેશ મટાડવા માટે કરવાનું છે. ક્લેશ મટાડવા માટે કરવાનું છે. કે રામચંદ્રજી ના કહેવાથી જો લોકો અટકતો નથી તો કોના કહેવાથી, કોનાથી અટકશે? આખી દુનિયા નો ક્લેશ અટકે નહીં, અમુક જ માણસ અટકે, બધા નો કઈ અટકે નહીં. બીજા તો એવા પાપા બાંધેલો ક્લેશ ભોગવે, હા માથા ફૂટી જાય એટલો ક્લેશ ભોગવવો જ પડશે ને બધા ને અટકે. તો રામચંદ્ર અટકતોય હતું એટલે અમુક ધર્મિષ્ઠ માણસ બધા ને અટકાઈ શકે. સાચો ધર્મ પ્રાપ્ત થયો હોય તો સાચો ધર્મ તો પોતે કાલથી તમે નક્કી કરો, જો સુખ જોઈતો હોય તો લોકો સુખ આપો અને દુઃખ જોઈતો હોય લોકો દુઃખ આપો, આ નક્કી કરો ને એ સાચામાં સાચો ધર્મ. શું સુખ માં શું આપવાનું આપડે લોકોને? પૈસા ના હોય તો આપડે એને સમજણ પાડીએ, એમને ભૂલ ચૂક થતી હોય ત્યાં સમજણ પાડીએ, ખુલાસો કરી આપીએ, એને અડચણ થતી હોય તો અડચણ ઉકેલી આપીએ, પૈસા હોય તો આપડી પાસે પછી ડોલર આપીએ, પણ એવી બધું લોકોને સુખ અને શાંતિ આપી તો તમને સુખ મળશે, અને તો ક્લેશ મળશે, નહીં તો ક્લેશ મળશે નહીં. આ બીજા બધા તો લોકો ઊંધા રસ્તે ચડાવીને ઊંધા પછી ઘટી જાય છે, સુખ નો માર્ગ જ એક જ છે, તમે બીજાને સુખ આપો જીવ માત્ર ને, જો તેમાં બીજા બધા જીવને ના અપાય તો મનુષ્યને આપો, જો મનુષ્યને સુખ આપો તેનું ફળ સુખ આવશે, અને દુઃખ આપશો ત્યારે દુઃખ આવશે. આ બધા ધર્મો નો સહાર છે, અને બીજા બધા તો લોકો શિષ્યો કરવા ફરે છે, અને બધો વેપાર ચાલ્યો છે અમારો, સમજ ને. આપણે સમજ ના પડે કે આપડે સુખ આપીએ તો સુખ આવે, ખેતરમાં ઘઉં રોપીએ તો ઘઉં આવે, એમાં બીજાના તરની શું બધું આવશે. બીજા બધા ધર્મો તો હરકાય છે બધા, હા ઠીક છે, બધા હોવાનું વેપાર ચાલે છે ધર્મ ના નામે, બાકી આ પોતે શરૂ કરવું જોઈએ. જો ક્લેશ ના થાય એવો ધર્મ શરૂ કરવો છે, ક્લેશ ના થાય એવો ધર્મ શરૂ કરવો છે, જીવન સારું થાય એવું, અને આવતો બહુ ફરી મનુષ્ય પણ મળે એવું કરવું છે. લાવો ભાઈ ચોપડી લાવો, હલાયા છે આગળ. મારું દર્શન કરાવો. રાજુ કહે છે એમને શું કરું છું આપના દર્શન, બધા ધર્મ હરકા છે, બધા વેપાર છે, બધા ધર્મ વેપાર, જો વેપાર હોય ને એ ધર્મ પાત્ર, એના કરતા આ દલાલ નો વેપાર નથી, તો આ કરતા પૈસા બધો ખવડાવી દેશે બધાને, શું કરે ભોજન કરી ખવડાવી દેશે, તો આ કશું હા દેવા સરો મંદિરો બધું બસતા નથી, સમજ ને. અને આ તો બધા ઝઘડા છે બધા, શું છે, આ તો પોતાના ગુરુ એ કર્યા મંદિરો, ચાલો અમે પોતે કરે નવા હાથ બધા શું કરે ઉભા કરે તોફાન કરે, સમજ ને, બધા ઝઘડા હતા અમારી કોઠો કેસો ચાલે છે, સમજ ને. છતાં આપડે તમારું ભાગ્ય અત્યારે જશો મારે કહેવા ને, આમાં પડવા જેવું નથી આ બધું, જો પછી કોઈ નઈ રાખો ને, પછી કોઈ નઈ રાખો ને, પછી કોઈ નઈ રાખો, બાબા ના કોઈ હીરો આપીએ આ બધું, પછી કોઈ નઈ રાખો ને, કોઈ નઈ ખબર નઈ ને, દાદા તમને મોક્ષ આપે તો કોઈ તો નઈ નાખો ને, નહીં કોઈ દાદા આપીશું, આવી ભાઈ કે છે કે આપણા ધર્મ માં મીઠ ખાવાની કેમ ના પાડી છે, બીજા બધા ધર્મ માં તો ખાવાનું કે છે. આપડે વેજીટેરિયન છે, પ્યોર વેજીટેરિયન, પ્યોર વેજીટેરિયન, અને તે પાછી છૂટ આપી છે. ક્ષત્રિયો હોય અને જે ક્ષત્રિયો પોતે જાતે કાપી શકતા હોય, જાતે કાપી શકતા હોય, જાતે સમારી શકતા હોય, તો એને ખાવાની છૂટ આપી છે. એટલે જેનું કાપે આમ મરઘી કે બરકી બકરી એકડે મનમાં કશું એના ભય ના પામે તેને ખાવાની છૂટ આપી છે. અને જયારે ભય પામે એને તો અડવાનું જ ના પાડી. તમે જેમ શાક સમાયો છો ત્યાં તમને કઈ મન મન મય અંદર ભય લાગે કે છો? દૂધી સમારો છો, રીંગણા ગલકો આ બધું સમારો છે, ત્યારે કઈ થાય છે ને અસર? અને આ સમારો એને જે અસર ના થાય આપણને તો એ નુકસાન શરીરને કરે નહીં, ફાયદો કરે. અને અસર થાય તો એ નુકસાન કરે, હાર્ટ ઉપર અસર લાવે. એટલે મીઠ મીઠ ના પાડે. એટલે જેનાથી કાપતા ભાવતું હોય તે ખાય, ના કાપતા હોય ના ખાય. શું બધું તમને સમજ પડી? આપણા ધર્મ માં કેમ ના પાડી છે? આપણા ધર્મ માં કેમ ના પાડી છે? બીજા ધર્મ માં તો ખાવાની છૂટ આપી. બીજા ધર્મ તો કાપીને ખાય એ લોકો બધું, એવું કશું એમને નહીં. બધું કાપીને ખાય, બધું કરે. જો અને આપણો ધર્મ તો પુનર્જન્મ સમજવા વાળો થયેલો, બેફાડ પડેલો ધર્મ નહીં. આ બેભાન છે બધું. આ હિન્દુસ્તાન સિવાય બીજા બધા બાબા કેવાય, હિન્દુસ્તાન ગયડા કેવાય, આ તો બધા બાબા કેવાય. આ રેગન મારી પાસે બે વાર પડી રહે તો એ વાત ના સમજે. આ ભાઈ ને એક કલાક માં સમજાય દેવું, કારણ ડેવલપમેન્ટ છે. બાહ્ય બુદ્ધિ બહુ ભારે એ લોકો ની, આપણા લોકો ના હોય એવી, પણ આંતરિક બુદ્ધિ ના હોય. દેશકાળ વખતે જેવી વ્યવસ્થા હોય તે પ્રમાણે બધું ચાલી રહ્યું છે લાગે, કારણ કે જીવો જીવે છે જીવન, એવું એવું એવું લખેલું છે. આપણને કયા જીવો ખાવાનો અધિકાર છે? જે આપણને હાર્ટ ને અસર ના કરતા એવા જીવો અસર ખાવાનો અધિકાર છે. એટલે આપડે આ ઘઉં બાજરી ચોખા એને આપડે આવડા દુધિયા હોય કાપીએ, કરીએ આવડું મોટું કોરું હોય કાપીએ, તડબુચ હોય કાપીએ તો અસર નહીં થતી ને? એ બધા જીવો જ છે, બધા જીવો ત્રાસ નથી પામતા, ત્રાસ નથી પામતા. આપણે એમ કે ઘઉં ને એમ કે ઉકાળીએ, ગાયો બેસે ખાય નહીં, બકરી બકરી ના ખાય, બકરી એ માંસાહાર ના કરે. જાનવરો કેટલા છે પુણ્યશાળી હોય છે, વાઘ સિંહ બિલાડા એ બધા બધા કૂતરા કૂતરા બધું ખાય. અને માંસાહાર કહે ને કે એને આ માંસાહારીઓ ના ખાય, એને માંસાહાર ના ખાતા હોય તેને જ ખાય, કારણ કે એ ભેંસ સારું હોય. ચંપક થઈ બહુ શોખ છે. આજે છેલ્લું રિપીટ કરો ને, તમે કઈ કહ્યું કે માંસાહારી માંસાહારી પણ આરોપ ને ખાઈ નહીં, એ જે ભૂલી ગયા ને એ જ્યાં રિપીટ કરવાનું છે. આ માંસાહારી કૂતરા બધા વાઘ સિંહ બધા જે જાનવરો છે ત્યારે આ ખાય નહી, માંસાહારી કોઈ ખાય નહી. અને એને માંસાહારી નથી એવા હેણો એ બધા તે બધો ખાય. માંસાહારી માંસાહારી ને નથી ખાતા, માંસાહારી જે માણસ હોય ત્યાં માંસાહારી જે જાનવરો છે એનું માંસાહારી ખાતા. જે સાકરા બિલાડા જે છે એનું નહીં ખાય, એ માંસાહારી ખાય ના કરે. એ તો હાલ આપડે ગામે ગામ કબૂતરીઓ બનાવેલી કે આ બિચારું શું ખાશે, બધા જાનવર જીવડો ખાઈ જાય, એ જીવડું ના ખાય. પવિત્ર જાનવર કહેવાય. તો માણસ આપડે હિન્દુસ્તાન માં પવિત્ર હોય, 33 કરોડ દેવ ગણાય, ત્યાં અહીંયા આગળ મોસ ખાય એ કેવી વાત? એને કાપવાનું કહ્યું તો કાપતા હતા, આવે ને ભાવે નહિ, ગભરામણ થઈ જાય, લોહી પડ્યો છે ગભરામણ થઈ જાય. રાજુ પૂછે છે કે આપડે દૂધ પીએ છે, દૂધ નો વાત ને, દૂધ એ તો આપડે જે ગાય કે ભેંસ હોય ને તેને પૂરું ખવડાવવાની શરૂઆત હોવી જોઈએ આપડી, જેટલું ખવડાવીએ ને એટલું બધા દૂધ નીકળે, એટલે એની પાડવી પણ ચાલે. પછી આ જંગલી ગાય તો હે દૂધ પાડું બધા એટલી જ આવે, વધારે આવે ને આપડે દવાણ પણ ગળે એ બધા, એટલે આપડે છૂટ છે દૂધ ની. દૂધ દહી ઘી બધું ખાવ નિરાતે, બધી ઘણી ચીજો ખાવાની છે. બાકી આ બકરીના બાબા નું માંસ ખાશે ને તો કોઈ દળ આપણા બાબા ને ખાઈ જશે. હું તો પ્યોર વેજીટેરિયન છું પણ આ તો જાણવા માટે પૂછું. ના નહી ધારણ પણ કેજો, હમઝન પાડજો કોક ને, આ કહ્યું ને તે હમઝન પાડજો કોક ને, આ જેને જેને કહ્યું ને ત્યાર પછી બંધ થઈ જાય બિચારા, એ સમજણ જ નહીં. એટલે તારા હાર્ટ પર પ્રેશર વધશે ને આ ખરાબ થઈ જશે. ત્રિમંત્ર નો અર્થ સમજાવો, ત્રિમંત્ર નો અર્થ સમજાવો. નમો હરિ અંતાળમ એટલે હરિ એટલે દુશ્મન, એટલે ક્રોધ માન માયા લોભ એ સળ રીપુ કેવાય, સળ રીપુ શત્રુ, સળ રીપુ શબ્દ સાંભળ્યો છો ને, એને જયારે નાશ કર્યા તેમને નમસ્કાર કરું છું. હરિયા એટલે દુશ્મનો, દુશ્મનો નાશ કર્યા એટલે સળ રીપુઓ ને એને નમસ્કાર કરું છું. સમજ પડી, નમો સિદ્ધાર્થમ એવું નાશ કર્યા પછી દેહ છોડીને પણ સિદ્ધ ગતિ માં ગયા તેમને નમસ્કાર કરું છું. નમો આયર્યાયમ આત્મજ્ઞાન થયા પછી આચાર પોતે પાસ બીજા આચાર પડાવ્યા તેમને પણ નમસ્કાર કરું છું. પણ આત્મજ્ઞાન થયા પછી આ સાધુઓને તો અર્થ જ નથી, આ તો ખાલી લેબર હશે, આ તો બોર્ડ મારી ફરે. પછી નમો વચ્ચાયમ આત્માનું શ્રદ્ધા બેઠા પછી જે પોતે ભણે છે અને બીજાને ભણાવડાવે છે તેને નમસ્કાર કરે. નમો લોહે સવસાહુણમ આત્માની શ્રદ્ધા બેઠા અને આત્મદશા સાથે છે તે લોકો નમસ્કાર કરે. એટલે જેને આત્મા સાથે સંસર્ગ થયો હોય તેના એ પાંચ નમસ્કાર છે. સમજ ને, આખા બ્રહ્માંડમાં જે હોય તે બધે જ નમસ્કાર પહોંચી જાય આપણા બધા સિદ્ધ પુરુષો. એસો પંચ નમસ્કારો, આ પાંચ નમસ્કાર છે સર્વ પાપ ને નાશ નાશ કરનાર, સર્વ પાપ પણાસો સર્વ જાતના પાપ ને નાશ કરનાર. મંગળારમ છે સવેથી બધા મંગલોમાં પ્રથમ મંગલ છે કે છે. ઓમ નમો ભગવતે વાસુદેવાય, વાસુદેવ નારાયણ જે નરના નારાયણ છે એને હું નમસ્કાર કરું છું. ઓમ નમસ્તે જે કલ્યાણ સ્વરૂપ થયા છે, જેને દ્વંદ્વ બધા છૂટી ગયા છે, હારું ખોટું છૂટી ગયું છે તેને નમસ્કાર કરું છું. જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ નો અર્થ કહો, સચ્ચિદાનંદ એટલે શું? સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ એટલે શું? આ સત્ય જે સંસારમાં સત્ય કહેવાય છે ને એ તો અમુક હદ સુધી સત્ય, બીજું અસત્ય તદ્દન અસત્ય જ છે, સાચી વસ્તુ નથી. આ સંસારમાં જે સત્ય છે ને એ સાચું નથી. મુસ્લિમોને અમરે છે તે પેલો ખોરાક આપે નોન વેજીટેબલ તો ખુશ થઈ જાય, અને હિન્દુઓને આપે તો ના ખુશ થઈ જાય. સત્ય તો ખોરાક તો સત્ય જ છે, પણ લોકો આ સત્ય બધું બદલાયેલું હોય જાત જાતનું, સમજો ને. અને સત એટલે તો સનાતન કહેવાય, એ કોઈ દાડો સત્ય ના થાય. સત એટલે જ્ઞાન દર્શન, સત એટલે અવિનાશી, જીત એટલે જ્ઞાન દર્શન, અવિનાશી જ્ઞાન દર્શન એ જ આનંદ. અવિનાશી જ્ઞાન અને અવિનાશી દર્શન એ જ આનંદ. કઈ જાતનું દર્શન? ચિત્ત આનંદ, ચિત્ત એટલે આત્મા, આત્મદર્શન, આત્મદર્શન છે તેમાં આનંદ થાય. જેને આત્માનો સાક્ષાત્કાર થઈ ગયો લલિતભાઈ નો ફોન આવ્યો કાલે, દાદા ને સચિદાનંદ કહેજો. એમ ઉપવાસ કરીએ છોકરાઓ છે ને. બેન પૂછે છે કે ઉપવાસ કરીએ એનું મહત્વ શું, એનું ફળ શું? ઉપવાસ કરીએ, ઉપવાસ થી તો એક તો શરીર માં ખરાબ બધા વિકાર થયા, જીવન ના વિકાર થયા, બધા મટી જાય. બીજું છે તે ઉપવાસ કરવાથી જાગૃતિ વધે. આખો દાવ ખા ખા કરે, દારૂ ચડ્યા જ કરે, દારૂ ક્યાં ચડ્યા જ કરે, ઉપવાસ કરવાથી જાગૃતિ વધે. તો જાગૃતિ વધે તો આપડે સમજાય કે આ જગત શું છે, થોડો મોહ ઓછો થાય. ઉપવાસ કરવાથી દારૂ આ ખાઈએ ને ત્યાં દારૂ થઈ જવાનો સર. એ રાખો ઘેરમાં ઘેરમાં કે મોહમાં મોહમાં રહ્યા કરે. ઉપવાસ કરે ને એટલે જાગૃતિ આવે નહી, દારૂ બધો થાય નહી. એટલે સારી વસ્તુ છે ઉપવાસ, પણ જેટલા થાય એટલા કરવા, વધારે નહીં કરવા. નાનું કઈ મોટું જેટલા જેટલા આપણને બહુ દુઃખ ના આપે એટલા કરવા, એકાદ બે તો સર ભાઈ ને. અને ફરી કરવા એટલે 15 મહિના પછી ફરી કરવા, બહુ એ કરીને ના કરવા. લોકો લોકો દેખી દેખી નહીં કરવાના, બાકી ઉપવાસ કરવા એ સારું કહેવાય. પછી બીજું શું પૂછ્યું છે? એમ કે છે કે આ ખોરાક થી શરીર ની અંદર જ દારૂ થાય છે, તો પછી આ લોકો બધા બહાર થી દારૂ કેમ લે છે? આખો દારૂ કોણ છે એનું ભાન જ નથી ને, તેથી આવો આગળ. જય સચિન. અમને જોતો આનંદ થાય, કલ્યાણ થઈ જાય. શું કહ્યું? અમને જોતા સમાધિ થાય એવું, પણ એને હાર્ટ માં સીધું હોવું જોઈએ ને. આખો દાડો હાર્ટમાં હોય, મઠેલ માં મઠેલ માં આ ડોળા ના આવ્યા, ફળ ના આવ્યું, હમ ના આવ્યું, બેરી ની કટકે છે એમાં એમ હોય, જે સીધું હોય ને. તમને જોતા ની હાથે સમાધિ થઈ જાય છે, કારણ કે 26 વર્ષ ઇન્દ્રિય તો સમાધિ માં રહીએ છીએ, પણ સમાધિ વાળા છે સમાધિ થાય આપણને. તમને ગારો ભળે તો સમાધિ જાય નહીં, માર બારે તો સમાધિ જાય નહીં, અને તમને તો ગારો ના ભળે તો સમાધિ આવે નહીં. શું કહ્યું? ડોલર માં ડોલર માં આખો દારો અમાર અમાર. સુખ પડે નહી અમાર માનીએ એટલું. મારા બે છોકરા છે, મોટેલ છે, સારું છે. પછી એક બે મહિના ના ચાલે, કકડાટ. હવે શરીર માં ફેરફાર એવો નહીં થતો, એ થાય પણ એ ખબર નહીં પડતી કકડાટ ને. અને બહાર ના ફેરફાર તને ખબર પડે, બુદ્ધિ જોઈ લે કે આ મોટેલ બરોબર ચાલતી નહીં. એટલે ફેરફાર થયા ગયા શરીર માં, ફેરફાર થયા ગયા. કશું પૂછો કઈ નિવેડો આવે? અમેરિકા થી અહીંયા દેશ માંથી અહીંયા આવ્યા તો કઈ નિવેડો આવ્યો? હતા તેવા ને તેવા બેન કે છે કે અમુક ધર્મો માં સ્ત્રીઓનું મોઢું નહીં જોવાનું એમ કે છે, અમુક ધર્મ માં સ્ત્રીઓનું મોઢું નહીં જોવાનું એવું કે છે, તો સ્ત્રીઓનું અપમાન કરી ના કહેવાય? કેવાય, પણ શું થાય? એમને કોઈ પૂછે કે તમારે જન્મ સ્ત્રી ને પેટે મોઢું ના જોતા ત્યારે પૂછે કે ભાઈ તમારો જન્મ સ્ત્રી ને પેટે થયો છે, પુરુષ ને પેટે થયો છે? તો શું થાય? અને માન્યું હોય નઈ કે આ સ્ત્રીને હું જોઈશ તો મારું મન બગડી જશે. આ સ્ત્રીઓ નહીં જોયું, આ જાનવર ની સ્ત્રીઓ ને જોઈશો, જોશો તો ખરા ને ત્યારે મન બગડ્યા વગર રહે જ નહીં ને. શું માટે બધા જોડે ફરતા ફરતા મન તૂટી જાય એવું કરવું જોઈએ? વૈરાગ લાવવો જોઈએ, જોડે રહીને વૈરાગ લાવવો જોઈએ. કેવું પછી આપડે કસરત કરતા આપડે ના કહેવાય? ઘેર બૈરી છોકરા મૂકીને બધા નાસી ગયા હોય એનાથી આપડે ચીજ ના કહેવાય? અહીંયા આગળ બૈરી બે છોકરા મૂકી અને હિમાલયમાં નાઠો હોય તો પાછો છે તે ઝૂંપડી બાંધે, પછી એક ગુલાબ નો છોડ રોપે, એક તુલસી નો છોડ રોપે, ત્યારે આ બે ઘંટ ને બે છોકરા ને એક બૈરી ત્રણ ચાર ઘંટ હતા ત્યારે બધા બધા બધા ઘંટ વરગડવા મળ્યા અહીંયા. તો આ મમતા થોડી ના, મમતા પેઠી ઘંટ વરગાડે મળે પાછા. હવે પછી ગુલાબ ને તુલસી પછી ઉંદરડો કાપી જાય એટલે પછી વિચાર પડે કે આ સારું હવે શું કરવું, તક બિલાડી રાખો કે શું આમ કરતો જવાબ જાય તો સંસાર ઉભો કહે, નવરો પડ્યો સંસાર ઉભો કઈ નાખે ને. ઉપાધિ ઉપાધિ આદિ આદિ ઉપાધિ માં નવરો જ પડે નહીં ને, આદિ આદિ ઉપાધિ માં આખો દાડો સડ્યા જ કરે. એ પછી સાધુ સંન્યાસી હોય બધા સાધુ ને ફક્ત ઓછું છાતી કે ભાઈ આ છોકરા ને ફિકર નહીં ને, કોઈ હોજે કોઈ કહેના નહીં ને કે લાવો હો ડોલર, એને સાધુ ને ફિકર ઓછી બાકી બીજા એ એ ફિકર વાળા. ભાઈ પૂછે છે આદિ વ્યાધિ ને ઉપાધિ માંથી મુક્તિ મેળવવા માટે શું કરવું જોઈએ? આપડે કોણ છે જાણવું જોઈએ તારે મુક્તિ થાય ને. આ તો નામ બદલી અને ફર્યા કરીએ, લોકો છેતર્યા કરીએ. શું નામ તમારું? જગુભાઈ. હે? જગુભાઈ. જગુભાઈ તો જગુભાઈ તો તમારું નામ છે નહી કે ખરેખર તમે જગુભાઈ છો? અને તમે કહો કે બધા ખરેખર જગુભાઈ છો? ખરેખર મારી જોડે વિશ્વાસ રાખજો. એટલે પછી ચીટિંગ કર્યા કહેવાય બધાને, ચીટિંગ કરે એટલે આ બધા દુઃખ પડે. પછી ખરેખર તમે જે છો એ જાણવું જોઈએ. અરે ભગુ જગુભાઈ તમારું નામ છે, નામ પાડેલું તે ઓળખવાનું સાધન કે ભાઈ જગુભાઈ આયા. પહેણ્યા કોણ તા કે જગુભાઈ, ભણ્યા કોણ તા કે જગુભાઈ, નોકરી કોણ કરતા જગુભાઈ, અને તમે જોડે માય નિયમિત જગુભાઈ છે ને. એવું ના જોડે માય નિયમિત જગુભાઈ કેમ બોલ્યા નહીં? ભાઈ પૂછે છે કે હું કોણ છું એ જાણું કેવી રીતે? એ તો અમને તમે કહો તો પછી અમે જણાવીએ. તમે કહો કે અમને જાણવું છે તો ભગવાન ની કૃપા ઉતારીએ. શું કહે? તમારી ઈચ્છા થવાય તો કેજો. એ કોઈ વખત હોતું નથી, કોઈ કાળે હોતું નથી. એટલે આ વાત જ હોભળી ના હોય. કોઈ દાડે આ વાત વાંચેલી ના હોય, હોભળી ના હોય, કશું હોય નહી. આ તો કોક મોક્ષ દાતા પુરુષ નો ધર્મ થયેલો હોય તારે મોક્ષ નું દાન આપવા આવ્યો હોય તારે જાણવાનું મળે. બંધાયેલા તો છે એ ખબર પડે છે ને? એ તો ખબર પડે ને બંધાયેલા છે. પોપટ નહી ખબર પડે બંધાયેલો છે. ઇન્દુભાઈ કે છે કે મારે દાદા નો પરિચય મેળવવો છે. દાદા નો પરિચય જાણવો છે. દાદા કોણ કે છે? ઇન્દુભાઈ કાલે આવ્યા હતા તે. એ તો ગયા એમ તો દાદા. એક એવા જ્ઞાની પુરુષ છે કે છવ્વી વર્ષથી જેના શરીર શરીર ના માલિક થયા નથી. એક સેકન્ડ એ પણ મન ના માલિક થયા નથી, વાણી ના માલિક થયા નથી. એના શરીર થી જૂઠા પાડોશી તરીકે રહે છે અને લોકો મુક્તિ નું દાન આપ્યા કરે છે. જે માગે એ આપ્યા કરે છે. જે માગ એને માગતો આવડું છે. કોઈ કાળે હોતું નથી એવું આવે. અજાર વિજ્ઞાન છે. તારા એ વાત થાય ને તો હું કોણ છું જાણવાનું કોઈ જાણ્યું નહિ. અને બધું રઝળપાટ બધું કર્યા કરે જગત આખું. એ પહેલા આપ શું કરતા હતા, શું વાંચન? એ પહેલા આપ શું કરતા હતા, શું હતા? કોન્ટ્રાક્ટ નો ધંધો કરતા હતા. ધંધો તે તાર પછી ધંધો ચાલુ હતો. એવું કે છે ને એમના ઇન્ડિયામાં મિશન છે. કારણ કે અમારે ધંધાદારી માણસ એટલે અમારે તો પૈસા રહી, તમારે પૈસા રહી, અમારે જરૂર નહીં. અમે અમારા ઘરના પૈસા થી બધું કપડા બપડા બધું અમારે બધું સર્જ ને. એ ફક્ત હિન્દુસ્તાનમાં ધર્મ માટે જવા આવવાનું તે પ્લેન ના ખર્ચા બધા અમારા ઘરના. અહીં ફક્ત આવીએ છીએ તે અમને સર્ચ કરી કે અહીને માટે હું દર્શાલ આપું તમારે લેવા પડશે. અહીને માટે કે મારા ગુજરાતીઓ છે એ બધાનું કલ્યાણ કાઢી નાખો. એટલે દર્શાલ 8-70 હજાર રૂપિયા ખર્ચે છે, 1,00,000 રૂપિયા સુધી. અને કરાર કર્યો છે કે દર્શાલ આવો તમે. ઓળખો છે આ પટેલ ને? ઓખી ના એ 16 વર્ષથી છે અમારી જોડે. એમને કાયમ નું સુખ થઈ ગયું. ચિંતા થાય નહી, બધી ઉપાધિ રહી નહી. એના વાઈફ ને ચિંતા ના થાય, ઉપાધિ રહી નહી. શું જોયે બધું? હું તારી મહિના થી આવ્યો છું. મારી જોડે જ ફર્યા કરે. મોટેલો તો અંત છે. અને મોટેલો વસ્તી વસ્તી ત્યાં થઈ જાય. તાઇડ ચાર છે અત્યારે. તે બધી ત્યાં ત્યાં જ છે ને. એ મારી જોડે ફર્યા કરે છે વાર લઈને. લાંબે છેડે જવાનું તો અમે પ્લેન માં જઈએ છીએ બે જણા. અરે એ મોટેલ માં આવે છે, એ વાર માં આવે છે. અને ટૂંકે હોય તો અમે ગાડી માં જઈએ. એમ પૂછે છે કે ઇન્ડિયામાં આપના આવા મિશનો કેટલા છે? ઇન્ડિયામાં આપના મિશનો આવા કેટલા છે? મારે કઈ લાંબો મિશન નથી. હું મિશન વાળો માણે. મારે તો બહુ આ પછી વર્ષથી ક્યાંક કરતા 40-1,000 માણસ આવ્યા છે. તે પણ કલદાર. કેવા બધા માણસો કલદાર. એટલે 40,000 માણસ ને કહી દઉં કે અહીંયા આગળ આ રોડ પર સુઈ જાઓ તો 8 કલાક સુધી રોડ બંધ થઈ જાય. શું કરે? પછી રેગન આવે, રેગનો બાપ આવે તો પણ એ ઉઠે કરે નહીં. મિલિટરી આવે તો એના ઉઠે. શું કરે? અને મિલિટરી કશું કરી શકે નહીં. એટલે આજ્ઞામાં રહે ને. બધું સુખ આપ્યું માગના માં રહે ને, અરે કેમ બોલતા, સંપૂર્ણ સુખ આપે પછી આજ્ઞા માં રહે ને, અરે પ્રસાદ ખાય, માગી માગી ને પ્રસાદ ખાય, કેવું તમે પ્રસાદ ખાવ ના ખાવ, તમારે ના ખવાય એ ગયો પ્રસાદ નહી, ગયો કઈ જાવ તું અમને વસ્તુ મળે એની શરૂઆત કેવી રીતના થાય એના માટે અમારે શું કરવું જોઈએ? આત્મા માટે અમે કહીએ તેમ કરવાનું, બીજું કશું કરવાનું, તમારે કશું કરવાનું નહીં, અમે કહીએ કે અહીંયા આવો અહીં બેહો, અમે કહીએ બોલો, પછી અમે કહીએ લિફ્ટમાં બેહો, લિફ્ટમાં આત્મક ના લાવશે, શું કહ્યું? તમારે કશું કરવાનું, તમારે જો કરવાનું હતું અત્યારે થયું ના હોત, તમને મોટર નું આવડ્યું નહીં, ખાય ના આવડ્યું, તે અમે શું કરવા, બોલતું આ પગી જાય, એટલે મારે કરી આવવાનું અને તમારે કહેવાનું કે અમે માથે પડેલા છીએ સાહેબ, માથે પડેલા છીએ, અમારે કહ્યું સાહેબ તું વાત, તમારી પાસે શું કા વાત કહીએ, એવું કેવાનું, સમજ પડે ને? અને જેને કરી કરવું જ હોય તેને રસ્તો દેખાડવું, શું કહ્યું, પોતાને જ કરવું હોય એને રસ્તો દેખાડવું, પોતાને એટલી કેપેસિટી હોય, પણ મેં તો મોટા મોટા મહારાજ ને બધા સાધુઓની કેપેસિટી ના જ રહી, પછી બે ત્રણ દાડા પછી હારી જાય છે, થતી નથી, એટલે પછી મારે જાતે પછી કરી આવવું પડે, માથે પડ્યા કહ્યું, માથે પડીને મોક્ષ માગવાનો છે, માથે પડેલા હારું ને, કે રે અહીંયા આયા છે, હજુ આ બે ત્રણ જણા છે, જે જોયું તું માગી લેજો, પછી અમે જતા આવીશું, કોઈ હા પછી કાગળ એ નહીં આવે, વાત કરો એમને કે ઉભા થઈને કે આ જ્ઞાન શું છે, તમને શું લાભ થયો, ઉભા થઈને વાત કરતા ફાવે કરો, ના ફાવે રહેવા દો, કોઈ દિવસ દાદા પાસે એવી માંગવાની આશા નહીં થયેલી કે દાદા તમે મને હેલ્પ કરો ભૌતિક રીતે, અંદર થી સમજાયા ખરે કે ચાલો કઈક હેલ્પ કરે છે, પછી પાંચ એક વર્ષ ઘણી આપતા વેઠા પછી એક વાર દાદાજી કીધું કે દાદાજી દાદાજી આપણે અમેરિકામાં દાદાજી આ ક્યાં સુધી ચાલશે, તમારી કઈ તમને મદદ જોઈએ ને, દાદાજી ભૌતિક મદદ એટલી બધી સુંદર કરી કે મારા પ્રમાણમાં મને એનાથી બહુ સંતોષ છે, અને ત્યાર પછી જેમ બને તેમ દાદાજી નું વધારે ને વધારે સાંભળતા ગયા, ઘણા આપણે કહીએ છીએ ને કે કાલે કે પરમ દાડે દાદા જ્ઞાન આપવાના છે તો જ્ઞાન લેવા આવો, તો જ્ઞાન એટલે શું દાદા તમને એકદમ ફંડામેન્ટલ ટોપ લેયર ની વસ્તુ આપી દે છે, મારી તો એક જ ભાવના છે કે કોઈ બી વ્યક્તિ જ્ઞાન માં બેસે છે તો કરોડો ને લાખો ડોલર જે પુણ્ય પામે છે, અને ત્યાર પછી દાદાની વસ્તુઓ જો ધીમે ધીમે તમે સમજો કે દાદા ખરેખર શું કહેવા માંગે છે જ્ઞાન ની પાછળ, તો માનસિક સંતોષ, ચિંતા જતી રહે, એક જાતનું નૈતિક આપણામાં હિંમત આવે, શક્તિ આવે, હંમેશા આત્મા આનંદ માને આનંદ મારે, ભૌતિક રીતે બી આત્મિક રીતે બી, તેમજ જેમ દાદા આત્માને છૂટો પાડે તે આત્મા બી આનંદ મારે, અને સાથે રહેલું જે આ ભૂતકળ છે સરુલતાનું એ બી નિરંતર આનંદ મારે, બસ મેરું. દાદાને જો સુરત માં ઓળખાણ માટે મૂક્યા હતા એમના ભાઈ રમેશભાઈ, અમારા સાળા મોટા ઇન્દુભાઈ પૂછતા હતા દાદા કે આ જગત શું છે, આ જગત શું છે, એનું બધું જે રહસ્ય છે, એનું જે તત્વ જે તાત્વિક રીતે નું જે એનું રહસ્ય છે, એ જગત નું જે મૂળ તત્વો છે જગત ના જે બધા રહસ્ય રહ્યા છે એ જરા તત્વો વિશે સમજાવો ને એમને. ઇન્દુભાઈ પૂછે આ જગત માં આ બધું દેખાય છે ને, દેખાય છે બધું અવસ્થાઓ છે, ટેમ્પરરી છે ને, આ આંખે દેખાય છે, કોને સંભળાય છે, જીભે ચખાય છે, નાકે સુખાય છે, સ્પર્શ થાય છે, બધી અવસ્થાઓ ટેમ્પરરી, ઓલ રિલેટિવ આર ટેમ્પરરી એડજસ્ટમેન્ટ, અને પરમેનન્ટ છ તત્વો છે, પરમેનન્ટ તમે પોતે પરમેનન્ટ છો અને ટેમ્પરરી થઈને ફરો છો, ટેમ્પરરી થઈને શાદી કરી, ટેમ્પરરી થઈને પરણ્યા પાછા, ટેમ્પરરી થઈને બાપ થયા, હવે જો તમે પરમેનન્ટ થઈ જાવ તો કલ્યાણ થઈ જાય. આ ટેમ્પરરી છો તો સુધી આ ઉપાધિ છે, તમે છો પરમેનન્ટ પણ તમે જાતને માનો છો ટેમ્પરરી, કારણ કે લોકોના સંસ્કાર તમે જોયા એવા તમને સંસ્કાર પડી ગયા, એવી લોકની રીત પહેરી ગઈ, લૌકિક રીત અલૌકિક રીત જોઈ નઈ, એટલે આ બધું ઊંધા સંસ્કાર થઈ ગયા, ચાલ્યું હું કે બાપ થયો, એટલે હું આ બાપ થી થયો, એટલે બાપ એટલે વિનાશી, અને પોતે મૂળ જે છે જાણતો નથી એટલે બાપ થયો કે છે, શું કહ્યું ને, તો આ દૂધી બાપ થતી નથી, બી રોપ્યું હોય એ પછી કોને પેલું દુધિયા પડ્યા કરે ને, એમાં અમારી છે આપડે પડ્યા કરે ને દુધિયા, અને પછી બાપ થયો કે શું કે આવું બધું, હા હું તો સંસ્કાર લૌકિક સંસ્કાર માંથી જ ખૂટી ગયો, આમનો જમાઈ થયો, આમનો સસરો થયું, અને મામો થયો, અને કાકો થયું, ક્યારે નીકળ્યો અમે, ક્યારે આ ભૂલભુલામણી પેટવાય ક્યારે પાછો પછી, The world is the puzzle itself, puzzle thailu cha. God has not puzzled this world at all. Bhagwane je banavi kya cha ni? Te phakta akha jagat na mahasane samjhava maate kailu cha bhadak baate. Ke God is creator of this world. Te a foreign vare te barbar kya cha cha. Ye ke bhadak maate nahi kata. Ye te amaj maana cha. Par aapra hindustana loko cha. Aapra hindustana dharmo. તે પુનર્જન્મ ને માને છે, સમજો ને, પુનર્જન્મ ને માને એટલે પોતે કરે છે અને પોતે ભોગવે છે એવું સમજી ગયો છે, શું થયું છે તમે સમજભાઈ ને, પોતે કરે છે અને પોતે ભોગવે છે, હવે આમાં કરતા ભગવાન ભગવાન ક્રિએટર થયા નથી કોઈ દાડો, ક્રિએટર નો અર્થ કુંભાર થાય, શું થાય સમજો ને, તો ક્રિએટર ગોડ ઇઝ ક્રિએટ ઇઝ કરેક્ટ બાય રિલેટિવ વ્યૂ પોઈન્ટ, નોટ બાય રિયલ વ્યૂ પોઈન્ટ, વાસ્તવિક મત એવું નથી, બાકી જગત ને બહાર તો મારે એમ જ કેવું પડે કે ભગવાન ક્રિએટર છે, એવું જો ના કહીએ તો સ્ટોર માં કશું રહે નહીં, લોકો ભગવાન નો ભય હતો તે છૂટી ગયો, લોકો લઈ જાય, સમજો ને, આ તો વિચારક માણસ હોય તેને જ કહેવાય કે આ ગોડ ઇઝ નોટ ક્રિએટર, સમજો ને, જેને વિચારક હોય એવા માણસ ને કહેવાય, બીજા બધા ના કહેવાય, તત્વ વિચાર કરવો હોય તેને બીજા લોકો ને કહેવાય નઈ ને, તમે સમજ પડે ને, એટલે ધીવાળી પધલ ઇટસેલ્ફ પધલ થઈ